चांगला तरीके ओळखतीये, फल ने फल तरीके ओळखतीये, तेव्हा कशा वादळ नाही. पण जो आपण हे मानी देतीये बीज ने चाकी ने जुओ અને તેમાં જો આંબાનો કોટલીને ચાકીને જુઓ અને તેમાં જો આંબાની મીઠાશ ના આવતી હોય તો આપણે એમ માનીએ કે આંબાની મીઠાશ કશે બહારથી આવી, અથવા આંબામાં મીઠાશ છે પણ આંબાના પાંદડા ચાવીને આપણે જોઈએ તો થોડુંક જે ચૂરા કે કડવા જે કઈ લાગે તે આપણે કહીએ કે આમાં કડવાહટ છે અને આમાં એ છે. એ કડવાહટ પણ છે, મીઠાશ પણ છે, એ બધાની સંભાવનાઓ બીજમાં નિહિત છે, આંબાની કોટલીમાં નિહિત છે. આંબાના પાંદડાઓનો રંગ, આંબાના પેડના ફળનો ની કઠોરતા અને આંબાના ફળની મૃદુતા, એ બધા ગુણો, કઠોરતા હોય કે મૃદુતા હોય, પાંદડાઓનો હરો રંગ હોય કે આંબાનો કેસરી રંગ હોય, જે કઈ હોય, ક્યાંક મીઠાશ હોય, ક્યાંક ખટાશ હોય, કડવાહટ હોય, જે કઈ છે તે બધું બીજમાં નિહિત છે. તેમ જે ઉપદેશ, જે વિદ્યાઓ શ્રુતિ રૂપે એટલે ઉપનિષદોમાં, સ્મૃતિ રૂપે એટલે ગીતામાં, અથવા વ્યાસસૂત્ર રૂપે વ્યાસસૂત્રમાં, અથવા ભાગવતમાં જે કઈ વિદ્યાઓ ઉપદિષ્ટ થઈ છે, એ બધાનો સ્ત્રોત આપણી દ્રષ્ટિ આ છે કે શ્રુતિમાં જ રહેલો છે. એ કોઈ ઇમ્પોર્ટેન્ટ નોલેજ નથી, હોમોજીનિયસ નોલેજ છે. એ વાત સમજવી જોઈએ તો શંકરાચાર્ય આપણને કહેશે કે આ તો સંપ્રદાયવિદ તમે છો, અને નહી તો શંકરાચાર્ય બહુ કડક રિમાર્ક આપે છે કે યસ્તુ અસંપ્રદાયવિદ સમૂહ સર્વવિદ અપી મૂર્ખ વધે એવો ઉપેક્ષણીય. એટલે જે મુદ્દો છે આપણો તે આ કે જે સર્વ વિદ્યાઓ ઉપનિષદમાં 32 વિદ્યાઓ વર્ણવાય છે તે સિવાયની પણ જે વિદ્યાઓ વર્ણિત થઈ હોય સૂત્રમાં, પુરાણમાં, શ્રુતિ પ્રસ્થાન સિવાયના જે સ્મૃતિ પ્રસ્થાનો છે, અથવા સૂત્ર પ્રસ્થાન છે, અથવા પુરાણ પ્રસ્થાન છે, તેમાં જે વિદ્યાઓ વર્ણિત થઈ તે બધી વિદ્યાઓને આપણે સંગ્રહિત કરવાની છે સર્વ વિદ્યા તરીકે. અને તે બધી વિદ્યાઓમાં રાજવિદ્યા, રાજગ્રીકમ, પવિત્રમ, ઇદમ ઉત્તમમ, જે નવમા અધ્યાયમાં ભગવાન કહેવામાં આવે છે, તેમ કહી રહ્યા છે કે બધી વિદ્યાઓમાં નવમા અધ્યાયમાં જે હું ઉપદેશ આપી રહ્યો છું તે રાજવિદ્યા છે, વિદ્યાઓની રાજા છે. રાજગ્રીહમ, કેવું ગૂઢ રહસ્ય! બધી વિદ્યાઓ, બધા જ્ઞાન ગૂઢ રહસ્ય છે, ગૂઢ રહસ્ય છે, પણ તેમાંનો આ રાજગ્રીહ છે. પવિત્રમ, ઇદમ ઉત્તમમ, પ્રવક્ષામ્ય અનુસૂયવે, અર્જુનને સંબોધીને ભગવાન કહે છે કેમ કે તમે અસૂયા નથી તેથી હું તમને આ સમજાવી રહ્યો છું. પ્રત્યક્ષ જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જાત્વા મુખ્ય છે સુભાષ, જ્ઞાન વિજ્ઞાનની સાથે હું તમને સમજાવી રહ્યો છું જે થકી બધા અશુભોથી તારી મુક્તિ થશે. રાજવિદ્યા, રાજગુહ્યમ, પવિત્ર વિદમ ઉત્તમમ, પ્રત્યક્ષાવગમમ, અને આ જે જ્ઞાન, આ જે ઉપદેશ હું તમને આપી રહ્યો છું એ એવું નથી કે ચર્ચા બેટા તું લીકા ખુદા ભલા કરેગા. હા, એવો ઉપદેશ છે પ્રત્યક્ષ અવગમ, તું એને ઓળખી શકે છે, એને ઓબ્ઝર્વ કરી શકે છે, એને તું એક્સપેરિમેન્ટ કરીને જોઈ શકે છે એની વેલિડિટી, ને તારે ચકાસવી હોય તો તું ચકાસી શકે છે પ્રત્યક્ષ અવગમ. ત્યારે કે છે કે આવું પ્રત્યક્ષ હોય કદાચ ધર્મ હોય કે નહીં, તો કહે છે ના, ધર્મ્યમ. ધર્મના, ધર્મ એટલે શું? શાસ્ત્રની આજ્ઞાઓ. અથવા આપણને શાસ્ત્રમાં વિશ્વાસ ન હોય તો જે આપણને આપણો કર્તવ્ય તરીકે જે લાગતું હોય કોઈ ને કોઈ પ્રિફરન્સમાં આપણા માટે ધર્મ થશે. અને તે ધર્મ, ધર્મ જેટલા છે એમાં ધર્મ આ છે, ઉત્તમોત્તમ ધર્મ થવાને યોગ્ય જે કોઈ ધર્મ હોય તે આ છે ધર્મ્યમ. અને આટલા બધા વિશેષણ લગાડે એટલે કોઈકને ચિંતા થાય કે કોઈ બહુ બોમ્બાસ્ટિક વાત આવતી હોવી જોઈએ, તો ભગવાન કહે છે ના, કશું બોમ્બાસ્ટિક આમાં નથી, સુસુખમ ધાતુમ. તું જો કરવા માંડશે આને તો અતિ સુખદ વાત છે, અતિ સુખદ વાત છે, હમણાં જ થઈ શકે છે. થવા માંડશે તો, અને નહીં થાય તો નહીં જ થાય. કરતું સુસુખમ, અને જે કરવામાં આવે તે તો અનિત્ય હોય છે. અમુક લોકોએ એવો સિદ્ધાંત બાંધ્યો છતાંય અવ્યય છે. કરાર આપણે કરી શકીએ છીએ અને છતાંય અવ્યય છે, એમાં કોઈ જાતનો વ્યય નથી. જે ઉત્પન્ન છે તે નષ્ટ થશે, જે કરી રહ્યા છે તે કોઈક ને કોઈક દિવસે ક્ષણિક છે, જે નાશવાન છે એવો નિયમ આપ જ્ઞાન વિજ્ઞાન સહિત ઉપર લાગુ નથી થતો. કર્તુમ અવ્યયમ, અવ્યય છે આ. પછી ભગવાન એક બહુ રાજપુટી ચઢાવીને આ વાત કીધી હશે કે કેવી રીતે કીધી હશે, આપણે કલ્પના જ કરવાની રહી કે અશુદ્ધ થાના પુરુષા ધર્મસ્યાસ્તે પરમ તપ અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્ય સંસાર વર્તને. જે આટલું હું સમજાવી રહ્યો છું છતાંય આ વાત ઉપર જે લોકોને શ્રદ્ધા નથી આવતી, તમે બીજું શું કહી શકે? પ્રભુ મહાપ્રભુજી એક ઠેકાણે બહુ સુંદર કે છે સેવા ફળમાં, એ કહે છે તમે સેવા કરો, ભગવત સેવા કરો. સેવા કેવી રીતે કરવી? તો કે છે સેવાનો કરવાની પ્રણાલી આપણી એવી હોવી જોઈએ કે ભોગ ઉદ્વેગ અને જે પ્રતિબંધ છે, પ્રેમમય ભાવનામાં આવતા જે પ્રતિબંધ છે, એનાથી બચીને આપણે જયારે ભગવત કૃતિ કરી શકીએ, ભગવત સેવા કરી શકીએ, તેનું નામ સેવા. પણ કે જો મહારાજ નથી થતું આવું, એક સાહિત્યકારે કહ્યું છે કે સીધી રેખા ખીંચના બહુ ટેઢી છીએ. કોઈકને કહીએ કે સરળ રેખા દોરો, સૌથી મોટું કઠિન કામ, અને ટેઢી રેખા ખીચો એ સૌથી સરળ કામ. સરળ એકદમ સીધી રેખા ખેંચો, ફૂટપટ્ટી જોઈએ, ખેંચાય જ નહીં. અને જો ટેઢી મેળી જેમ ફાવે તેમ ખીચો, કોઈ પણ ખેંચી આપે, વાંદરો ખીચે. એટલે ટેઢી રેખા ખીચવી બહુ સીધી વાત છે, અને સીધી રેખા દોરવી એ બહુ ટેઢી વાત છે. એટલે આટલી સીધી વાત છે છતાંય દોરવવા જઈએ તો કોઈક વખતે ટેઢી દોરાઈ જાય. અને આપણે આપણા હૃદય ઉપર હાથ રાખીને જોશું, કઈ પુષ્ટિ માર્ગીઓને એમાં ઓછું માનવાની જરૂરત નથી. બધા ધર્મની ગતિ એ છે, જે જે ધર્મોએ જે જે સીધા ઉપાય બતાવ્યા, બધા ધર્મના અનુયાયીઓ ધર્માચાર્યના ગુરુ હોય છે. એક વાત નક્કી સમજી, એ કદી માને નહીં, એમાંથી એ જ કામ કરે કે જે એમને ભાવતું હોય તે. ધર્માચાર્ય ભલે ને કઈ કહી ગયા હોય, એ આપણે એમ કહીએ કે આ સમજ્યા, હવે તો લખ્યું છે, પણ હવે માની શકાય એવું નથી. એટલે કરીએ આપણે પાછું એ એક સામાન્ય વાત તમને સમજાવું કે ક્રાઇસ્ટે કહ્યું હતું કે તમને આ ગાલ ઉપર તમાચે મારે તો બીજો ગાલ દેખાડવો. બધા જે ધર્માની આવી હતા એમને તો આટલો મોટો ઉપદેશ કે એક ગાલ ઉપર તમાચે લગાવે તેને બીજો ગાલ દેખાડવો. એમણે કહ્યું જે આ ઉપદેશને નથી સ્વીકારતો એને પાડી મૂકો. આટલો મહાન ઉપદેશ જે આપ્યો ક્રાઇસ્ટે કે એક ગાલ ઉપર તમાચો લગાવે તેને બીજો ગાલ દેખાડો, આટલા મોટા ઉપદેશને તમે માનતા નથી? એમને તો જરૂર શેતાનનો હલાત હશે, બધા પાડો એમને. તો એવા 300 વર્ષમાં યુરોપમાં કહેવાય છે કે 40,000 માણસોને જીવતા બાળવામાં આવ્યા હતા. અને અપરાધ બીજો કશું જ નહોતો, અપરાધ એમનો એ જ હતો કે આટલો સુંદર ઉપદેશ ક્રાઇસ્ટે જે આપ્યો તેને માનતા નહોતા. એમણે કોઈ દિવસે બીજો ગાલ દેખાડ્યો નહીં. આપણે છીએ એવા. મને એક વખતે ભાઈએ પૂછ્યું પ્રશ્નોત્તરમાં કે મહારાજ ધર્મની તમે વાત કરો છો પણ ધર્મ પડાતો કેમ નથી? મેં એમને કહ્યું કે કેમ કે આપણે જે ધર્મ છે ને તે મનુષ્યનો ધર્મ છે, અને મનુષ્યમાં એ ખાસિયત છે કે પોતાનો ધર્મ નથી પાલતો. ગધેડો ગધેડાનો ધર્મ પાલે, ઘોડો ઘોડાનો ધર્મ પાલે, પણ મનુષ્યમાં એક એવી વિશિષ્ટતા છે કે એ પોતાનો ધર્મ નહીં પાડે. શાયરે તેથી બહુ સુંદર કરે છે કે બસ કે દુશ્વાર દરેક કામ કા આસા હોના આદમી કો ભી મયસર નહીં ઇન્સાન. માણસને માણસ થવાનું કહીએ તો એને લાગે પ્લેસ ચેન્જ ટોપિક આ તો સાંભળી જ, બાકી બધું એને પોસાય થવાનું, પણ માણસ થવાનું ન પોસાય. કેમ કે આર્મી કો ભી મયસર નહીં ઇન્સાનના બસ્તી દુશ્વાર દરેક કામ કા આસાનના એટલે આપણને બધાની ગતિ છે એટલે આપણે કઈ બુદ્ધિ માર્ગીઓ છે તેથી મનમાં ઉણપ લાવી એવી વાત નથી કરતો પણ એક સામાન્ય જે સહજ કેમ કે આપણે અંતમાં ગધેડા તો નથી ને માણસ છીએ એટલે આપણે આપણો ધર્મ નથી પાડતા મહાપ્રભુજી આપણને સમજાવે તેનાથી વિપરીત ન કરીએ તો માણસ કેમ કહેવાય એટલે